શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 19મો શ્રી નારાયણ મુનિ કહે છે, હે શુકમુનિ, હવે તમને હું ચાંદ્રાયણ વ્રતનો વિધિ કહું છું. વિષ્ણુ પુરાણ આદિ પુરાણોને વિશે આ ચાંદ્રાયણ વ્રતને પાપશુદ્ધિનું વ્રત કહેલું છે. આ વ્રત કરનારા પુરુષે સ્થિર મનવાળા થઈ પોષ સુદ 14ના દિવસથી સર્વ પ્રકારના પાપને બાળી નાખનારું આ વ્રત એક મહિના માટે ગ્રહણ કરવું. વ્રત કરનાર મનુષ્ય પ્રતિદિન પૃથ્વી પર જ શયન કરવું, પોતાની યોગ્ય બ્રહ્મચર્ય વ્રતનું પાલન અવશ્ય કરવું, દિવસમાં ત્રિકાળ સ્નાન કરવું, લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી, ઘરમાં ઘીનો અખંડ દીવો પ્રજ્વલિત રાખવો. હે મુનિ, સર્વ પ્રકારના પાપની શાંતિને માટે ઘીથી અગ્નિનું તર્પણ કરવું, ભોજનમાં ચરુનું અન્ન, ભિક્ષાનું અન્ન, સાથવો, કણ, જવ, શાક, દૂધ, દહીં, ઘી, ફળ, મૂળ, જળ અથવા હોમ કરતા બાકી રહેલું અન્ન આદરપૂર્વક જમવું, તેમાં જવ મધ્ય ચાંદ્રાયણ અને પીપીલિકા મધ્ય ચાંદ્રાયણ એમ બે પ્રકારના ચાંદ્રાયણ છે. તેમાં પ્રથમ પીપીલિકા મધ્ય ચાંદ્રાયણનો પ્રકાર કહું છું. પોષ માસની પૂર્ણિમાના દિવસે મોટા આંબળાના ફળ જેટલા 15 કોળિયાનું ભક્ષણ કરવું અને ત્યાર પછી દિવસે દિવસે એક એક કોળિયો ઓછો કરતો જવું. જેમ કે પડવાના દિવસે 14, બીજના દિવસે 13, ત્રીજના દિવસે 12 એમ કરતાં વધ પક્ષમાં 120 કોળિયા થાય તેમ કરવું. પછી અમાવાસ્યાના દિવસે વ્રત કરનાર ત્રણેય વર્ણના મનુષ્યોએ ઉપવાસ કરવો. વળી સુદ પક્ષથી આરંભીને ચંદ્રમાની કળા જેમ વધે તેમ એક કોળિયાથી આગળ વધતા પુનઃ 120 કોળિયા થાય તેમ ભોજન ગ્રહણ કરવું. હે મુનિ, તેમાં પ્રથમ કોળિયો આરોગતી વખતે ઓમ નમઃ સ્વાહા એમ મંત્રનો જપ કરવો. બીજા કોળિયે ઓમ ભૂર નમઃ સ્વાહા. ત્રીજા કોળિયે ઓમ ભુવો નમઃ સ્વાહા. ચોથા કોળિયે ઓમ સ્વઃ નમઃ સ્વાહા. પાંચમા કોળિયે ઓમ મહઃ નમઃ સ્વાહા. છઠ્ઠા કોળિયે ઓમ જનઃ નમઃ સ્વાહા. સાતમા કોળિયે ઓમ તપઃ નમઃ સ્વાહા. આઠમા કોળિયે ઓમ સત્યમ નમઃ સ્વાહા. નવમા કોળિયે ઓમ ઉર્જે નમઃ સ્વાહા. દસમા કોળિયે ઓમ ઇટ નમઃ સ્વાહા. અગિયારમા કોળિયે ઓમ ઓજઃ નમઃ સ્વાહા. બારમા કોળિયે ઓમ તેજઃ નમઃ સ્વાહા. તેરમા કોળિયે ઓમ પુરુષ નમઃ સ્વાહા. ચૌદમા કોળિયે ઓમ ધર્મઃ નમઃ સ્વાહા. પંદરમા કોળિયે ઓમ શિવઃ નમઃ સ્વાહા. આ પ્રમાણે દરેક કોળિયે મંત્રનો જપ કરવો. હે મુનિ, આ રીતે સ્વાહાકાર અને નમસ્કારયુક્ત ઓંકારાદિ મંત્રોથી અલગ અલગ કોળિયાને અભિમંત્રિત કરીને દિવસની સંખ્યાના ક્રમથી ભોજન કરવું અને જ્યારે ચાંદ્રાયણ વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણોને ગાય અને બળદનું દાન કરવું. આવી રીતનું એક ચાંદ્રાયણ વ્રત કરવાથી સર્વ પ્રકારના પાપોનો ક્ષય થાય છે. હે મુનિ, આ વ્રત ઉદ્યાપનના વિધિએ સહિત કરવું. તેમ કરવાથી આ લોકમાં ધન, આરોગ્ય, સુખ અને સૌભાગ્યયુક્ત સંપત્તિ પ્રાપ્ત થાય છે અને શરીર છોડ્યા પછી પરલોકમાં ઇન્દ્રના ભવનમાં નિવાસ પ્રાપ્ત થાય છે. અને જો આ ચાંદ્રાયણ વ્રત કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે તો ગોલોકાદિક ભગવદ્ ધામની પ્રાપ્તિ થાય છે. હે મુનિ, આ પ્રમાણે મેં તમને ચાંદ્રાયણ વ્રતનો વિધિ કહ્યો. આ વ્રત ઘણા ભાગે પ્રાયશ્ચિત્તના વ્રતોમાં મુખ્યપણે મનાયેલું છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શ્રીહરિના અમૃતની સમાન વચનો સાંભળી શુકાનંદ સ્વામી તેમજ સભામાં બેઠેલા સર્વે સંતો તથા ભક્તજનો અતિશય પ્રસન્ન થયા અને ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. હે રાજન, ત્યાર પછી પ્રભાત સમયે ભગવાન શ્રીહરિએ તલમિશ્રિત ઠંડા જળથી ઉત્તરાયણના પર્વ નિમિત્તે સ્નાન કર્યું ને તલ ભરેલા પાત્રનું અને સુવર્ણનું બ્રાહ્મણોને દાન કર્યું. 1000 ધાબળાઓ, 1000 રૂની ભરેલી ડગલીઓ અને 1000 અંગરખાવો બ્રાહ્મણોને દાનમાં આપ્યા. પછી શ્રીહરિએ અનેક બ્રાહ્મણોને ઈચ્છિત ભોજન જમાડી તૃપ્ત કર્યા તેમજ સર્વેને ખૂબ જ દક્ષિણાઓ આપી. ત્યાર પછી ધર્મપુત્ર શ્રીહરિએ સર્વ સંતોને ઈચ્છિત અન્ન જમાડી તૃપ્ત કર્યા ને સ્વયં પણ પોતાના ભાઈ ઈચ્છારામને ઘેર પધારી ભોજન ગ્રહણ કર્યું. રાત્રિએ સભામાં વિરાજમાન થઈ પોતાને અતિશય પ્રિય એવા ઋષભદેવ ભગવાને શ્રીમદ ભાગવતના 5મા સ્કંધમાં 5મા અધ્યાયમાં કહેલા શિક્ષાના વચનોનો પોતાના ભક્તજનો પ્રત્યે ઉપદેશ કર્યો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4થા પ્રકરણમાં નાગડકાપુરે ભગવાન શ્રીહરિએ ચાંદ્રાયણ વ્રતનો વિધિ કહ્યો એ નામે 19મો અધ્યાય પૂર્ણ થયો.